શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 15 દેવ દાનવ યુદ્ધ અને દેવી દ્વારા દેવાસુર સંગ્રામનું નિવારણ વ્યાસજી કહે છે. શુક્રાચાર્ય એક મહાપુરુષ હતા. તેમની વાત સાંભળીને મહારાજ પ્રહલાદને અપાર આનંદ થયો. દેવ અત્યંત બળવાન છે. તે વાતને તેઓ સમજી ગયા. તેમણે દૈત્યોને કહ્યું, કદાચ યુદ્ધ કરવું પડે તો પણ આપણા માટે જીતવાની શક્યતા નથી. ત્યારે વિજયની અભિલાષા રાખનારા દાનવોએ અહંકારમાં ચકચૂર થઈને પ્રહલાદને કહ્યું, યુદ્ધ કરવું અત્યંત જરૂરી છે. દૈવ શું છે તેને અમે જાણતા નથી. દાનેશ્વર, આળસુ માણસો દેવ ઉપર ભરોસો કરે છે. દેવને કોણે જોયો છે? ક્યાં જોયો છે? દેવ કોણ કેવો છે અને તેને કોણે બનાવ્યો છે? આ તો માત્ર કલ્પના જ છે. તેથી અમે હવે સેના તૈયાર કરીને અવશ્ય યુદ્ધ કરીશું. દૈત્યવર, આપ અત્યંત શુદ્ધ બુદ્ધિવાળા છો. આપ બધું જાણો છો. આપ અમારી આગેવાની લેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, પ્રબળ શત્રુને પણ મારવાની શક્તિ પ્રહલાદમાં હતી. દાનવો દ્વારા ઉત્તેજિત કરવાથી પ્રહલાદ સેનાપતિ બની ગયા અને યુદ્ધ ભૂમિમાં જઈને દેવતાઓને પડકાર્યા. યુદ્ધ ભૂમિમાં દાનવોને આવેલા જોઈને દેવતાઓએ પણ પૂરી તૈયારી સાથે યુદ્ધ શરૂ કર્યું. દરમિયાન ઇન્દ્ર અને પ્રહલાદનું ઘોર યુદ્ધ શરૂ થયું. પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ મહાયુદ્ધમાં પ્રહલાદની આગેવાની નીચે દાનવો વિજયી થયા. ત્યારે ઇન્દ્રએ બૃહસ્પતિના આદેશાનુસાર દેવી ભગવતીનું ચિંતન કર્યું. ભગવતી બધા જ દુઃખોનો નાશ કરનારી, પરમ કલ્યાણ સ્વરૂપિણી અને મુક્તિ આપનારી છે. ઇન્દ્ર બોલ્યા, દેવી, તમારો જય થાઓ. હે મહામાયા, તમે જગતની માતા છો. તમારા હાથમાં ત્રિશુળ, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ખડગ વગેરે આયુધો શોભે છે. તમે બધાને અભયદાન આપવા વાળા છો. હે મા, તમને નમસ્કાર હો. સમસ્ત ભૂમંડળ તમારા આધિપત્યનો સ્વીકાર કરે છે. છ પ્રકારના દર્શન શાસ્ત્ર તથા શાક્ત સિદ્ધાંતમાં કહેલા 10 તત્વો તમારાથી ઉત્પન્ન થયા છે. મહાબિંદુ તમારું સ્વરૂપ છે. આપ મહાકુંડલીની રૂપ છે. આપનું સ્વરૂપ સચિદાનંદ છે. પ્રાણ અને અગ્નિહોત્ર સંજ્ઞા વાળા બંને મહાયજ્ઞ પણ તમે જ છો. દીપશિખાની જેમ આપ પ્રકાશમાન છો. હે માતા, આપને મારા નમસ્કાર હો. માતા, તમારો પંચકોષાત્મક વિગ્રહ છે. તમે આનંદમય કોષ પુચ્છભૂત કોષના પૂછડા રૂપ છો. લોકો આપને આનંદની કળી કહે છે. બધા ઉપનિષદો આપની જ સ્તુતિ કરે છે. હે માતા, આપ અમારા પર પ્રસન્ન થાઓ. જગદંબા, અમે અત્યંત બળહીન થઈ ગયા છીએ. અમને દૈત્યોએ હરાવ્યા છે. દેવી, તમે અમને શરણ આપનારા છો. આપની શક્તિ જગ પ્રસિદ્ધ છે. હે કષ્ટભંજન દેવી, આપ તમામ શક્તિઓના અધિષ્ઠાત્રી છો. આપનું ધ્યાન કરનારને અવિનાશી સુખ મળે છે તથા ઉપાસનામાં આપની ઉપેક્ષા કરનાર અનેક પ્રકારના દુઃખ શોકના શિકાર બને છે. મોક્ષની અભિલાષા રાખનારા વિતરાગી તથા અહંકાર શૂન્ય મહાત્માઓ આપની ઉપાસના કરીને સંસાર સાગરથી તરી જાય છે. હે દેવી, આપ જગત જનની છો. આપ રક્ષાયેલાઓ પાસે દુઃખ ફરકી શકતું નથી. વિશ્વનો સંહાર કરતી વખતે આપ કાળરૂપ ધારણ કરો છો. હે માતા, આપની લીલાને મંદબુદ્ધિના લોકો જાણી શકતા નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સૂર્ય ઇન્દ્ર યમ વરુણ અગ્નિ પવન વેદો પુરાણો અને ઋષિ મુનિઓ આ બધા આપના અપાર મહિમાને જાણવા અસમર્થ છે. તે જ મહાત્માઓ ભાગ્યશાળી છે જેમના હૃદયમાં આપની ભક્તિ છે, તે જ સંસારના તાપોથી મુક્ત થઈને અગાધ સુખ ભોગવે છે. હે ઉમા, તમારી શક્તિ વિના, તમારી ભક્તિ વિનાના અજ્ઞાની લોકો જન્મ મરણરૂપી તરંગોથી ઉછળતા સમુદ્રને પાર કરી શકતા નથી. જે ભાગ્યશાળી મનુષ્ય આપની ઉપાસના કરે છે તે છેવટે સ્વર્ગના ઉત્તમ સુખો ભોગવે છે. જે લોકો અત્યંત સન્માનની અને રાજાઓ દ્વારા પૂજાય છે તે લોકોએ પૂર્વ જન્મમાં આપની આરાધના કરી છે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે ઇન્દ્રની સ્તુતિથી ભગવતી ભુવનેશ્વરી સ્મિહારૂઢ થઈ પ્રગટ થયા. તેમની ચાર ભુજાઓમાં શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. તેમની આંખો અત્યંત સુંદર હતી. તેમણે લાલ વસ્ત્રો પરિધાન કર્યા હતા. દિવ્ય પુષ્પોનો હાર તેમના ગળાની શોભા વધારતો હતો. મુખ પ્રસન્ન હતું. દેવીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ ડરો નહીં, નિર્ભય થઈ જાઓ, હું અવશ્ય તમારું કલ્યાણ કરીશ. દેવી આમ કહીને અભિમાનથી છકેલા રાક્ષસોની પાસે ગયા. પ્રહલાદની આગેવાની વાળા દાનવોએ જોયું કે દેવી સામે આવીને ઉભા છે. ત્યારે ભયભીત થઈને આપસમાં વિચાર કરવા લાગ્યા, હવે આપણે શું કરવું? માનો ને માનો, ભગવાન નારાયણને મળીને આ દેવી અહીં આવ્યા છે. આ જ શક્તિએ મહિષાસુર અને ચંડ મુંડને માર્યા હતા, જેની વક્ર દ્રષ્ટિ પડતા જ મધુ અને કૈટભની જીવન લીલા સમાપ્ત થઈ ગઈ હતી. તે ભગવતી જગદંબા હવે આપણા બધાના પ્રાણ અવશ્ય હરી લેશે. દૈત્યો આ પ્રમાણે ચિંતાતુર હતા. તેમને જોઈને પ્રહલાદે કહ્યું, શ્રેષ્ઠ દાનવ, અત્યારે યુદ્ધ કરવું યોગ્ય નથી, આપણે અહીંથી ભાગી જઈએ. ત્યારે દૈત્યોમાં નાશ ભાગ શરૂ થઈ. ત્યારે નમુચીએ તેમને કહ્યું, આ જગદંબા આપણો સંહાર અવશ્ય કરશે. પછી પ્રહલાદને કહ્યું, મહાભાગ, આપ એવો પ્રયત્ન કરો જેથી આપણે સુખેથી દેવીની પ્રાર્થના કરી તેમની આજ્ઞા લઈ પાતાલમાં ચાલ્યા જઈએ. પ્રહલાદે કહ્યું, હું હમણાં જ દેવી ભગવતીની સ્તુતિ કરું છું. તે મહામાયા છે, સૃષ્ટિ સ્થિતિ અને સંહાર આ બધી તેમની લીલા છે. તે સમસ્ત જગતની માતા છે. ભક્તોને અભય કરવા તે તેમનું સ્વાભાવિક લક્ષણ છે. વ્યાસજી કહે છે, પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તેઓ પરોપકારનું રહસ્ય જાણતા હતા. તે હાથ જોડીને ભગવતી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દુર્ડામાં ભ્રાંતિને કારણે સર્પ ભાસે છે તેમ તેમનામાં રહેલું આ સંપૂર્ણ ચરાચર જગત સાચું લાગે છે. જે જેવી બધાની અધિષ્ઠાત્રી છે તે હરિંકાર મૂર્તિ ભુવનેશ્વરીને નમસ્કાર. તેમણે સ્તુતિ કરતા કહ્યું, હે દેવી, આ સ્થાવર જંગમ તમારાથી ઉત્પન્ન થયું છે. જે અન્ય બ્રહ્મા વગેરે સૃષ્ટિના કરતા છે તે બધા તો નિમિત્ત માત્ર છે, કારણ કે તેમને પણ તમે જ ઉત્પન્ન કર્યા છે. હે દેવી, આપને નમસ્કાર. હે મહામાયા, તમે સંપૂર્ણ જગતની માં છો. દેવો અને દાનવોને તમે બનાવ્યા છે, પછી તમારા આજ કાર્યમાં આવી વિષમતા કેમ? માતાને માટે સારા ખોટા પણ બધા જ પુત્રો છે, શું મા તેમનામાં ભેદ રાખે છે? તે જ પ્રમાણે અમારા અને દેવતાઓમાં આપને ભેદ રાખવો ઉચિત નથી. હે માતા, દાનવ ગમે તેવા કેમ ન હોય, પરંતુ છે તો તમારા જ પુત્રો, કારણ કે પુરાણોમાં આપને વિશ્વની જનેતા કહ્યા છે. અમારી જેમ દેવતાઓ પણ સ્વાર્થી છે, અમારામાં અને તેમનામાં કોઈ ફરક નથી. આ ભેદ ઉભો થયો છે તો તે મોહને લીધે થયો છે. જે રીતે સ્ત્રી પુત્ર વગેરે વિષય ભોગોમાં અમે નિરંતર આસક્ત છીએ, તેવી જ આસક્તિ દેવતાઓની પણ તેમના પરિવાર પ્રતિ છે. પછી અમારામાં અને દેવતાઓમાં ભેદ શું છે? તેમના અને અમારા બંનેના એક જ પિતા છે. અમે બંને દેવો અને દાનવો કશ્યપજીના સંતાન છીએ. હે માતા, આવી સ્થિતિમાં તમને અમારા પ્રતિ દ્વેષ કેમ છે? હે માતા, જ્યારે બધાની ઉત્પત્તિ આપનાથી થઈ છે, પછી આવો ભેદભાવ તમને શોભતો નથી. તમારે તો દેવતાઓ અને દાનવો સાથે સમાન વ્યવહાર રાખવો જોઈએ. ગુણ સત્વ રજ અને તમથી સંબંધના કારણે જ બધા દેવતાઓ અને દાનવોની ઉત્પત્તિ થઈ છે. પછી ગુણવાળા તે દેવો તમારા પ્રિય બને અને અમે કેમ નહીં? કામ, ક્રોધ અને લોભ આ બધા પ્રાણીઓમાં હંમેશા રહે છે. તેથી કોઈ પણ વ્યક્તિ અવિરોધી સિદ્ધ થઈ શકતો નથી. અમે જાણીએ છીએ કે અમારા અને દેવોની વચ્ચે આપનો વિરોધ કાલ્પનિક છે. અમને એવું લાગે છે કે અમારામાં ઝઘડો કરાવીને તમે યુદ્ધ થાય તેવું ઈચ્છો છો. એ સિવાય હે નિષ્પાપ ભાઈઓ, ભાઈઓમાં આવો વિરોધ શા માટે ઉભો કરાય? હે ચામુંડા, જો તમારી ઈચ્છા અમારું યુદ્ધ જોવાની ન હોત તો અમારામાં પરસ્પર વિરોધ થાય એવું આપે કર્યું ન હોત. ધર્મના રહસ્યને જાણવા વાળા હે દેવી, ધર્મ અને ઇન્દ્ર બધાને અમે જાણીએ છીએ, પરંતુ વિષય ભોગોની આસક્તિને કારણે અમે હંમેશા લડતા રહીએ છીએ. હે અંબિકા, આપ જગતના એકમાત્ર શાસક છો. અમે બધા દાનવો આપની શરણમાં આવીએ છીએ. તેમનો ત્યાગ કરો અથવા રક્ષા કરો. શ્રીદેવી બોલ્યા, દાનવ, તમે બધા નિર્ભય અને ક્રોધ રહિત થઈને પાતાળમાં ચાલ્યા જાઓ અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લો. હજી તમારે સમયની પ્રતીક્ષા કરવી પડશે. સારા અને ખોટા કાર્યમાં સમય જ બળવાન છે, કારણ કે જેના હૃદયમાં શ્રેષ્ઠ વૈરાગ્યનો ઉદય થઈ ગયો છે તેમના માટે બધો જ સમય સુખદાયી છે. લોભી માણસો ત્રિલોકનું રાજ્ય મળે તો પણ તેને સુખ દેખાતું નથી. અનેક ઈચ્છા ધરાવનાર લોકો સતયુગમાં પણ અનેક ભોગો ભોગવવા છતાં સુખી થઈ શક્યા નથી. સુનિર્વાદ પરાણામ હિ સુખમ સર્વત્ર સર્વદા ત્રિલોકસ્યચ રાજ્યોપિ ન સુખમ લોભ ચેતસામ કૃતે અપિ ન સુખમ પૂર્ણમ સંસ્પૃણામ ફલૈરપિ. તેથી તમે આ પૃથ્વીનો ત્યાગ કરીને અત્યારે પાતાળમાં જવાની તૈયારી કરો. તમે બધા નિર્દોષ છો, મારી આજ્ઞા માનીને તે પ્રમાણે આચરણ કરો. વ્યાસજી કહે છે, ભગવતીની વાત સાંભળીને બધા દૈત્યોએ તેમનું અનુમોદન કર્યું અને દેવીના ચરણોમાં વંદન કરીને પાતાળનો રસ્તો પકડ્યો. દેવીએ તેમની રક્ષાની જવાબદારી પોતાના શિરે લીધી હતી. ત્યાર પછી દેવી અંતર્ધાન થઈ ગયા અને દેવતાઓ પણ પોતાના લોકમાં ચાલ્યા ગયા. તે સમયે દેવતા અને દાનવોએ પરસ્પર વેરભાવ છોડી દીધો અને સુખેથી સમય વ્યતીત કરવા લાગ્યા. વ્યાસજી કહે છે કે જે ભાગ્યશાળી વ્યક્તિ આ કથાને કહે અથવા સાંભળે તે બધા દુઃખોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અધ્યાય 15 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.